શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચાર અધ્યાય 93 12 મહિનાઓના સપ્તમી સંબંધી વ્રત અને તેમનું મહાત્મય સનાતનજી કહે છે. સાંભળો, હવે હું તમને સપ્તમીના વ્રત બતાવું છું. ચૈત્ર શુક્લ સપ્તમીના દિવસે નદી કે જળાશયમાં સ્નાન કરવું, પછી ઘેર આવીને એક વેદી બનાવી અને તે વેદીને ગોબરથી લીંપીને તેની ઉપર સફેદ રેતી પાથરી દેવી, તેના પર અષ્ટદળ કમળ અંકિત કરીને તેની કર્ણિકામાં ભગવાન સૂર્યની સ્થાપના કરવી. પૂર્વ દિશાના દળ એટલે પાંદડામાં યજ્ઞ સાધક બે દેવતાઓનો ન્યાસ કરવો. અગ્નિકોણના દળમાં યજ્ઞ સાધકે ગંધર્વોનો ન્યાસ કરવો. હે મુનિશ્રેષ્ઠ, નૈઋત્ય દળમાં બે રાક્ષસોને સ્થાપિત કરવા. પશ્ચિમ દિશાના દળમાં યજ્ઞની સહાયતા કરનારા કાદ્રવેય નામક બે મહાનાગોને ન્યાસ કરો, બે મહાનાગોનો ન્યાસ કરો. હે દ્વિજોત્તમ, વાયવ્ય કોણના દળમાં બે યાતુધાનો, ઉત્તર દિશાના દળમાં બે ઋષિઓનો અને ઈશાન કોણના દળમાં એક ગ્રહનો ન્યાસ કરવો. આ બધાનું ચંદન માળા ધૂપ દીપ નૈવેદ્ય અને પાન સોપારી વડે પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે પૂજા કરીને સૂર્યદેવને ઘીની 108 આહુતિ આપવી તથા બીજાઓ માટે નામ મંત્રથી જ વેદો પર 8-8 આહુતિ આપવી. હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારબાદ પૂર્ણાહુતિ કરીને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી. આ પ્રમાણે બધી વિધિ પૂરી કરીને મનુષ્ય પૂર્ણ સુખથી લાભાન્વિત થાય છે અને મૃત્યુ પછી તે સૂર્યમંડળને ભેદીને પરમપદને પ્રાપ્ત થાય છે. વૈશાખ શુક્લ સપ્તમીએ રાજા જહનું સ્વયં ક્રોધવશ ગંગાજીને પી ગયા હતા અને પછી પોતાના જમણા કાનમાંથી તેમને બહાર કાઢ્યા હતા. તેથી ત્યાં પ્રાતઃકાળે સ્નાન કરીને નિર્મળ જળમાં ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપચારો દ્વારા ગંગાજીની પૂજા કરવી જોઈએ. ગંગાવ્રતમાં આવું જ કર્તવ્ય છે. આ બધું ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગંગાજી 7 પેઢીઓને નિસંદેહ સ્વર્ગમાં પહોંચાડી દે છે. આ તિથિને કમલવ્રત પણ કહે છે. તલથી ભરેલા પાત્રમાં સુવર્ણમય સુંદર કમલ મૂકીને તેને બે વસ્ત્રોથી ઢાંકીને ગંધ ધૂપ વગેરે દ્વારા તેમની પૂજા કરવી. ત્યાર પછી નમસ્તે પદ્મહસ્તાય, નમસ્તે વિશ્વધારિણે, દિવાકર નમસ્તુભ્યમ, પ્રભાકર નમો અસ્તુ તે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 116 શ્લોક સંખ્યા 15-16. અર્થાત હાથમાં કમળ ધારણ કરનારા ભગવાન સૂર્યને નમસ્કાર છે. સંપૂર્ણ વિશ્વને ધારણ કરનારા ભગવાન સવિતાને નમસ્કાર છે. પ્રભાકર તમને નમસ્કાર છે. આ પ્રમાણે દેવેશ્વર ભગવાન સૂર્યને નમસ્કાર કરીને સૂર્યાસ્ત સમયે જળથી ભરેલા ઘડા સહિત તે કમલ અને કપિલા ગાયનું બ્રાહ્મણને દાન આપવું. તે દિવસે અખંડ ઉપવાસ અને બીજા દિવસે ભોજન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવાથી વ્રત સફળ થાય છે. તે દિવસે નિંબ સપ્તમીનું વ્રત પણ હોય છે. હે દ્વિજશ્રેષ્ઠ નારદ, તેમાં ઓમ કખોલકાય નમઃ આ મંત્ર દ્વારા લીમડાના પાન દ્વારા ભગવાન ભાસ્કરની પૂજાનું વિધાન છે. પૂજા કર્યા પછી લીમડાના પાન ખાવા અને મૌન રાખીને જમીન પર સૂઈ જવું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં પણ ભાઈ બંધુઓની સાથે ભોજન કરવું. આ નિમપત્ર વ્રત છે. જે આ વ્રતનું પાલન કરે છે તેને સર્વ પ્રકારનું સુખ ઉપલબ્ધ થાય છે. આ જ દિવસે શર્કરા સપ્તમી પણ કહેવાય છે. શર્કરા સપ્તમી અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારી, સર્વ દુઃખોને શાંત કરનારી અને સંતાન પરંપરાને વધારનારી છે. આમાં સાકર એટલે ખાંડનું દાન કરવું જોઈએ. ખાંડ ખાવી અને ખવડાવવી અથવા ખખડાવવી એ લેખું પંચ ખવડાવવી જોઈએ. આ વ્રત ભગવાન સૂર્યને વિશેષ પ્રિય છે. જે ભક્તિભાવથી આ પ્રમાણે કરે છે તે સદગતિને પ્રામે છે, તે સદગતિને પ્રાપ્ત થાય છે. જ્યેષ્ઠ શુક્લ સપ્તમીએ સાક્ષાત ભગવાન સૂર્ય સ્વરૂપ ઇન્દ્ર ઉત્પન્ન થયા છે. હે ભગવાન, જે ઉપવાસ કરીને જીતેન્દ્રિય ભાવે વિધિવિધાન સાથે તેમની પૂજા કરે છે તે દેવરાજ ઇન્દ્રની કૃપાથી સ્વર્ગલોકમાં સ્થાન પામે છે. હે વિપેન્દ્ર, આષાઢ શુક્લ સપ્તમીએ વિવસ્વાન ભગવાન સૂર્યનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ તિથિએ ગંધ પુષ્પ અને વિધિવિધ સામગ્રીઓ દ્વારા તેમની સારી રીતે પૂજા કરીને મનુષ્ય ભગવાન સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. શ્રાવણ શુક્લ સપ્તમીએ અવ્યંગ નામક શુભ વ્રત કરવું જોઈએ. એમાં સૂર્યદેવની પૂજાના અંતમાં તેમની પ્રસન્નતા માટે કપાસના સૂત્રમાંથી બનેલું 4.5 હાથનું વસ્ત્ર દાન કરવું જોઈએ. આ વ્રત વિશેષ કલ્યાણકારી છે. જો આ સપ્તમી હસ્ત નક્ષત્રથી યુક્ત હોય તો પાપ નાશિની કહેવાય છે. આમાં કરેલ દાન, જપ, હોમ વગેરે અક્ષય થઈ જાય છે. ભાદ્રપદ શુક્લ સપ્તમી અમુક્તા ભરણ વ્રત કહે છે, તેમાં ઉમા સહિત ભગવાન મહેશ્વરની પૂજાનું વિધાન છે. ગંગાજલ અને ષોડોપચાર વડે ભગવાનનું પૂજન, પ્રાર્થનાને નમસ્કાર કરીને સંપૂર્ણ કામનાઓની સિદ્ધિને માટે તેમનું વિસર્જન કરવું જોઈએ. આને ફળ સપ્તમી પણ કહે છે. નારિયેળ, રીંગણ, નારંગી, બીજોરા, લીંબુ, કોળું, બનભંટા અને સોપારી આ 7 ફળ મહાદેવજીની આગળ મૂકીને 7 તંતુ અને 7 ગાંઠોવાળું એક સૂત્ર પણ અર્પણ કરવું. પછી પરાભક્તિપૂર્વક તેમની પૂજા કરીને તે સૂત્ર દોરાને સ્ત્રીએ ડાબા હાથે બાંધી દેવું અને પુરુષે જમણા હાથમાં. જ્યાં સુધી વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે સૂત્રને હાથમાં બાંધેલું રાખવું. પછી 7 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવીને તેમને વિદાય કરવા. ત્યાર પછી સાધકે સ્વયં ભોજન કરવું. પ્રથમ જેમનો ઉલ્લેખ છે તે 7 ફળ 7 બ્રાહ્મણોને આપી દેવા. હે વિપ્રવર, આ પ્રમાણે 7 વર્ષ સુધી વ્રતનું પાલન કરીને વિધિવત ઉપાસના કરવાથી વ્રતધારી મનુષ્ય ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. આશ્વિન શુક્લ પક્ષમાં જે સપ્તમી આવે છે તેને શુભ સપ્તમી કહે છે. તે દિવસે સ્નાન અને પૂજન કરીને તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોની આજ્ઞા લઈને વ્રતનો પ્રારંભ કરીને કપિલા ગાયની પૂજા અને પ્રાર્થના કરવી. ત્વામહં દદ્મી કલ્યાણી પ્રિયતાર પ્રિયતા મર્યમા સ્વયમ સ્વયં પાલય ત્વં જગત કૃત્સન્નમ યતો અસી ધર્મ સંભવા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 116 શ્લોક સંખ્યા 41-42. અર્થાત કલ્યાણી, હું તમારું દાન કરું છું તેનાથી સાક્ષાત ભગવાન સૂર્ય પ્રસન્ન થાઓ. તમે સંપૂર્ણ જગતનું પાલન કરો, કેમ કે તમારી ઉત્પત્તિ ધર્મથી થઈ છે. આ પ્રમાણે કહીને વેદવેતા બ્રાહ્મણને નમસ્કાર કરીને તેને ગાય અને દક્ષિણા આપવી. હે બ્રાહ્મણ, પછી વ્રતીએ પંચગવ્યનું જ પાન કરવું. આ પ્રમાણે વ્રત કરીને બીજા દિવસે ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી સ્વયં ભોજન કરવું. જે શ્રદ્ધાપૂર્વક આ સપ્તમી નામક વ્રત કરે છે તે દેવાધિદેવી મહાદેવજીની કૃપાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કાર્તિક શુક્લ પક્ષમાં શાક સપ્તમી નામક વ્રત કરવું જોઈએ. તે દિવસે સુવર્ણ કમલ સહિત 7 પ્રકારના શાકનું 7 બ્રાહ્મણોને દાન કરવું અને સ્વયં શાકનું જ ભોજન કરવું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને ભોજન દક્ષિણા આપવી અને સ્વયં મૌન રહીને ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. માર્ગશીર શુક્લ સપ્તમી એ મિત્રવ્રત હોય છે. ભગવાન વિષ્ણુનું જે જમણું નેત્ર છે તે જ સાકાર થઈને કશ્યપના તેજ અને અદિતિના ગર્ભથી મિત્ર નામક દિવાકર રૂપે પ્રગટ થયા છે. તેથી હે બ્રહ્મન, આ તિથિએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું પૂજન કરવું જોઈએ. પૂજન કરીને મધુર સામગ્રીઓનું 7 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને સુવર્ણ દક્ષિણા આપીને વિદાય કરે. પછી સ્વયં ભોજન કરે. વિધિપૂર્વક આ વ્રતનું પાલન કરીને મનુષ્ય સૂર્યલોકમાં જાય છે, એમાં સંશય નથી. પોષ શુક્લ સપ્તમી એ અભય વ્રત હોય છે. તે દિવસે સૂર્યદેવની પૂજા કરવી, ત્યાર પછી દૂધથી બનાવેલા 1 શેર મોદકનું બ્રાહ્મણને દાન કરીને 7 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને સુવર્ણ દક્ષિણા આપીને વિદાય કરીને સ્વયં ભોજન કરવું. આ વ્રત સૌને અભય આપનારું છે. બીજા બ્રાહ્મણો આ જ દિવસે માર્તંડ વ્રત હોવાનું જણાવે છે. બંને દેવતાઓ એક જ હોવાના કારણે વિદ્વાનો બંને વ્રતો એક જ માને છે. માઘ માસના કૃષ્ણ પક્ષની સપ્તમીને સર્વાપ્તિ નામક વ્રત હોય છે. તે દિવસે ઉપવાસ કરીને સુવર્ણના બનાવેલા સૂર્યબિંબનું ગંધ પુષ્પ વગેરેથી પૂજા કરવી તથા રાત્રિમાં જાગરણ કરીને બીજા દિવસે 7 બ્રાહ્મણોને દક્ષિણા નારિયેળ અને અગરુ અર્પણ કરીને બીજી દક્ષિણા સાથે સુવર્ણમય સૂર્યબિંબ આચાર્યને સમર્પિત કરવું. પછી વિશેષ પ્રાર્થનાપૂર્વક તેમને વિદાય કરીને સ્વયં ભોજન કરવું. આ વ્રત સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનારું છે. આ વ્રતના પ્રભાવથી સર્વથા અદ્વૈત જ્ઞાન સિદ્ધ થાય છે. માઘ શુક્લ સપ્તમીએ અચલા વ્રત હોય છે. આને ત્રિલોચન જયંતી કહે છે. આને પાપહારિણી માનવામાં આવે છે. આને જ રથ સપ્તમી પણ કહે છે, જે ચક્રવર્તી પદ પ્રદાન કરનારી છે. આ દિવસે સૂર્યની સુવર્ણમય પ્રતિમાને સુવર્ણમય ઘોડા જોતરેલા સોનાના રથ પર બેસાડીને જે સુવર્ણ દક્ષિણા સાથે ભાવભક્તિથી તેનું દાન કરે છે, તે ભગવાન શંકરના લોકમાં જઈને આનંદને પ્રાપ્ત થાય છે. આને જ ભાસ્કર સપ્તમી પણ કહે છે. જે કરોડો સૂર્યગ્રહણો સમાન છે, આ વ્રતમાં અરુણોદયના સાત સાત પાન માથા પર મૂકીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી સાત જન્મોના પાપોનો નાશ થાય છે. આ જ સપ્તમીને પુત્રદાયક વ્રત પણ કહેવામાં આવે છે. સ્વયં ભગવાન સૂર્યે કહ્યું છે, જે માઘ શુક્લ સપ્તમીએ વિધિપૂર્વક મારી પૂજા કરશે તેના પર વિશેષ પ્રસન્ન થઈને હું મારા અંશથી તેનો પુત્ર થઈશ. તેથી આ દિવસે ઇન્દ્રિયોનો સંયમપૂર્વક દિવસ રાત ઉપવાસ કરવો અને બીજા દિવસે હોમ કરીને બ્રાહ્મણોને દહીં ભાત દૂધ અને ખીર વગેરેનું ભોજન કરાવવું. ફાલ્ગુની શુક્લ સપ્તમીએ અર્કપુટ નામક વ્રત કરવું. અર્ક એટલે આંકડાના પાનથી, અર્ક એટલે સૂર્યનું પૂજન કરવું અને અર્કના પાંદડા જ ખાવા તથા અર્ક નામના સતત જપ કરવા. આ પ્રમાણે કરવામાં આવેલું આ અર્કપુટ વ્રત સંપત્તિ અને સંતતિ આપનારું તથા સર્વ પાપોનો નાશ કરનારું છે. કેટલાક લોકો હોમ કરવાને કારણે આને યજ્ઞવ્રત પણ કહે છે. હે દ્વિજશ્રેષ્ઠ, બધા મહિનાઓની બધી જ સપ્તમી તિથિઓમાં ભગવાન સૂર્યની આરાધના સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારી છે. અધ્યાય ત્રાણું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.